જગત બે ખોટો ખાય તો તમે એક જ ખોટ ખાવ. આખું જગત બે ખોટ ખાય, કેટલી બે ખોટ. અને તમે હવે તો લમણે રાખેલી ખોટ આવતીકાલ પછી માપદંડ બરોબર. આવતીકાલ પછી બે બે ઠરવા દેવો, ત્યાર પછી આપી પેલું ઠરવા દેવું પડે જ્ઞાન. જીવન ને આદર્શ બનાવવા માટે દ્રષ્ટિ ની આવશ્યકતા. શું ભક્તિ રાખો દુનિયા કર્યા કરો અને શક્તિ આ કે દુનિયા વાપરે. દ્રષ્ટિ ની દ્રષ્ટિ નથી લોકોની પાસે, આદર્શ બરાબર. અમે એને લાવવા માટે શક્તિ નો તો ઉપયોગ કર્યો, પણ હવે શક્તિ કેન્સર થઈ ગઈ. કામયાબ ના નહીં કે અમે લાવવા માટે શક્તિ નો ઉપયોગ તો કર્યો પણ એ શક્તિ કામયાબ ના નીકળી. કામ લાગે એ અમારું કામ, અમારું જેટલું આપણે જરા મારે કરવાનું હોય એમાં તમારે કાંઈ નહીં. તમારે પૂછે પૂછે કઈ અહંકાર ને કાળ અહંકાર નો રોપ ઓછો ના થાય એટલે હારું. સ્વીકાર વધતો ઓછો કરે, મારે અંદર કરે પણ બહાર દેખાય નહીં, કારણ કે એના અહંકાર કહેવાય ને. સ્વીકારે સ્વીકારે નહીં બધે. આપડે ના સ્વીકારે સ્વીકારે, આપડે આપડે જે ગોળ ખાય એનું મોડું કર્યું થાય ને દાદા. આપણું હૃદય એકદમ પથ્થર સમૂહ હોય તો એને છેદવા માટે શું કરવું, કોમળ ના બનાવવા માટે? આપણું હૃદય પથ્થર જેવું હોય એને કોમળ બનાવવા માટે એને છેદવા માટે શું કરવું? હૃદય ને કોમળ બનાવવા માટે, પથ્થર ને કોમળ બનાવવા શું કરવું? એવું છે ને, હૃદય પથ્થર જેવું હોતું નથી, એ તો માન્યતા છે ખોટી. હૃદય તો કોમળ જ હોય છે, હૃદય તો કોમળ છે, નામ જ હૃદય. પથ્થર જેવો છે, માન્યતા કોઈને રડવું ના આવે. જો રડવાની જગ્યાએ રડવું હતા લોકો કે હૃદય પથ્થર જેવો છે એવું માન્યતા. હૃદય કોમળ જ છે, અહંકાર કોમળ નથી, અહંકાર એવો છે. આ ચીંગડું હોય ગાય નું તો આમ વારવા જતું કરે, એવું અહંકાર વાય નઈ, એવું હોય અહંકાર વાય ને. જયારે અહંકાર વર્તો થાય ત્યારે ઘણો ગાય ઉકેલા વાળો થયો. તો હૃદય નો મૂળ ભાવ જે આપણે કહીએ છીએ કે હૃદય બહુ કોમળ છે એનો અનુભવ કરવા માટે. એટલે હૃદય બહુ કોમળ છે કોઈ માણસ આપણા થકી લાગ્યું એટલે રડતો હોય તો મનમાં કોઈ અસર ના થાય, એમ અસર થાય, એમ અસર થાય. એ જ કોમળતા. જે ભક્તિભાવ ની કોમળતા જોઈએ, જે પ્રેમ જોઈએ, જે ઉમળકો જોઈએ. હૃદય કોમળ હોય છે, અહંકાર વાળો છે, અહંકાર બરોબર છે. એમને એમ કેવું છે કે જે આ ભક્તિ ભાવ માયા માટે તમને જેટલું પ્રેમ છે અને એના માટે જેવી તમે દોડાદોડી કરો છો, એના માટે એક તમને એક લાગ, એક શું કે છે, એક સતત એક શું છે, પૂર ઝડપે તમારી ગાડી દોડે, એના માટે જો તમને એટલો પ્રેમ એના માટે ઝંખના હોય કે જે કે ને કે જે એના માટે શબ્દો નહીં મારી પાસે કે જે તમને એટલી એવી આમાં નથી એવી લાગે, એના માટે શું કરું કે આ જેમ ભક્તિ માટે અત્યારે તો કે પૈસા માટે કે એના માટે સંસાર ભૌતિક સુખો માટે જે એવી ઝંખના છે, દોડ છે, સતત એની પાછળ દોડ્યા કરે છે, સતત ઝંખના છે, એવી જે સતત આ પૈસા લક્ષ્મી માટે જેવી સતત ઝંખના છે, એવી કે છે કે આ ભક્તિ માટે થતી નથી, તો એના માટે શું કરવું? કેવી રીતે થાય? સાયકોલોજી ઇફેક્ટ થઈ ગઈ છે કે પૈસા હોય તો જ બધા સુખ છે ને, સુખ જ નથી એ ઇફેક્ટ ભાગી નાખો તારે. એક મહિના સુધી બબે કલાક બાઇક બાઇક કરો કે પૈસામાં સુખ નથી, પૈસામાં સુખ નથી, બે કલાક સુધી બોલ બોલ કરો એક મહિના સુધી તો તૂટી જાય બધી. એ તો હવે લાગવા લાગ્યું છે, એવું તો લાગે છે થોડું, હવે તો એવું થોડું લાગવા માંડ્યું લાગે છે, હવે એવું થોડું લાગવા માંડ્યું છે. તેમાં સુખ નથી એવું જે ઇફેક્ટ આમ થઈ ગયેલી છે એને ઇફેક્ટ પાછી આવરી ફેરવીએ એટલે તૂટી જાય હંમેશા. મારી વાઈફ છે, મારી વાઈફ છે કરીને 10 વર્ષ પહેલા થયો. એક માણસ હતો, તે 10 વર્ષ પહેલા પછી 10 વર્ષે એની વાઈફ મરી ગઈ. તે 35 વર્ષ નો ઉંમર નતો તીકડી અને 3 છોકરા મૂકીને મરી ગઈ. એટલે પેલો શું કરે પછી, ધણી શું કરે, હવે શું કરી છે? ના એટલે ખુબ રડતો હતો, મને કે છે એના હવે મને ત્યાં પડતું નથી, આ હું સિર્ફ જીવી શકી, તું ને જીવતા છોકરા શું થશે કહ્યું. છોકરા 2 આધાર હતા તો પછી એક આધાર છે તે તારે ખોઈ નાખો કીધું. છોકરા 2 આધાર હતા એમાં એક આધાર તૂટી ગયો, માથા બીજો ખોઈ નાખવાનો, છોકરો મજબૂત થઈ જવાનું. તો એ છોકરા બિચારા જીવતા રહે પછી ના હાંસલ કરી એને, અને કકડાટ કર્યા કરવા મળ્યો રાત દાડો. પછી મેં પૂછ્યું એક દાડો, ભાઈ જો તારે શું સંબંધ હતો? મારી વાઈફ નહીં કે હું ક્યાં ના પાડું છું, પણ આજથી 12 વર્ષ પહેલા મળી હોત તું 10 રૂપિયા પાડ્યો, પણ 12 વર્ષ પહેલા ગાડી મળી હોત તો ધક્કો મારશે ને અમારા, તે તો ઓળખતો ના હોય ધક્કો મારું ને. પછી કઈ રીતે થઈ ગઈ બોલતા ના આવતા ધક્કો મારે કેવી બોલતા જવાબ આવી ગયો એમાં બધે. મેં રાજ ભાઈ નો પહેર્યો એટલે બેઠો, એટલે આ મારી વાઈફ ટમાટા માર કરવા માર માર સાયકોલોજી દસની ફેક થઈ ગયા. રાત ચાલ મારી એના બે મન ત્યાર પડતું નથી, એ બ્રહ્મ એ બધું ત્યાર પડતું નથી. મેં એને ભરી 6 મહિના સુધી 1 કલાક જ તક શું કરું, નોય મારી હું જા 6 મહિના તો અગાઈ થઈ ગયો ખરી વગર તો રીત તો હોય ને, રીત વગર દાખલો કોઈ પણ દાખલો રીત વગર ના હોય. બરોબર રીત હોય, પણ એ દાદા આપે રીત શીખવાડી એટલા માટે, બાકી નહીં તો આ મારી નહીં એ તો પછી આપડે આ મારી નહીં કર્યા કરે તો જુએ છે. આપે કીધું કે આપેલી મારી જે કીધી તે હવે આ મારી નહીં. એવી રીતે સાયકલો ઇફેક્ટ થઈ જાય, ઇફેક્ટ કરી નાખો. તમને કોઈ કોઈ વેર બંધેલું હોય માટે ખરાબ વિચાર નાલાયક છે, જો તને હાથે ક્લેશ થાય જાય એ માણસ મને પૂછે શું કહું એ રાત દળ કે મહાન ઉપકારી છે, મારો મહાન ઉપકારી છે, કલા કલાક બોલ, જો મહિના બે મહિના બોલ જઈએ તો એ જોઈ જ ને તને આનંદ થશે. મહાન ઉપકારી બોલ એટલે ઇફેક્ટ ને ગસી નાખે આનંદ. મારી કઈ વેચ્યું ના, મારી કઈ છોડ્યું છોડ્યું. આ તો જે રસ્તા મેં કર્યા મારા રસ્તા હેલા ને હટ, કશું વાંધો ના કશે નથી હેલો નથી. તમને મેળ અંદર પડી ના પડી થઈ જાય બધી કહ્યું ચૂંટા થઈ જાય. એક ભાઈ ને બે મામા હતા, એક સગો મામો અને એક વરમી મામો. પણ એમના ઘરનો રિવાજ એવો કે સગા પીની પેઠે પેલા મામા ના ઘરમાં. તું સાંભળ્યું નહી બરોબર? ના સાંભળ્યો. શું સાંભળ્યું? એક જ જગ્યા પણ બંને રે, બંને ભાઈઓ સગા મામા. સગા બે ભાઈઓ, સગા ભાઈઓ જેવા રહે. આ મામા નો મામા પણ નથી, સાવ બે બંને ભાઈઓ. તૈયાર જગા ભાઈ કે બે ભાઈઓ તેમાંથી એ કુટુંબ માં વિખવાસ પેઠો બે ભાઈઓ માં. વિખવાસ પેઠા પછી આ જે ગોણો હતો ને ત્યારે પેલો અરમી મામા હતો તે હવે એમ ચડાવવા માંડ્યો. અને એ તો બીજા આવું આગા મારી ચાલે છે ને એને માહિતી દીખાડ્યું કે આગા મામા છે, આપડા દેવ મામા છે. હગા હગા અરમે ભાગ જ નહીં પાડ્યા, ડિઝન પાડ્યા નથી. એટલે છોકરો શું માને? મારા મામા કે છે એટલે મા સમજી ગઈ કે આ મામા ને પ્રશ્ન થઈ ગયો. ઉપાય છું મારી પાડી કાઢ્યો ઉપાય. પછી એક દાડો એક ખૂણી ખોતરે બેસી દાદા ભાવો કોળ હતર નો શું કર્યું? તું આ મામારા કાયા પ્રમાણે બધું કરી કરે ના કરીએ આપણે એમ મામારા કાયા પ્રમાણે તેમાં શું ખોટું કરું છે? આ તો વધુ મામા થાય તારા ગામમાં થા, એટલે આ મારી બા ના દીકરા નો એની બા જુદી હતી અને મારી બા ના દીકરા તા તારા મામા છીએ. છોકરો તો તું આગળ ફરી ગઈ, દ્રષ્ટિ જ ફરી ગઈ, ફરી જાય ફરી જાય. શું કહો? એટલે કે મારા મામા નો હોય ફરી જાય કે છે તારા તરફ? એટલે શું મહેનત કરી મારી ડોકીને કરીએ તો મારી ડોકીને મિયા ભરાઈએ તો બરે મિયા થાય? જો આ મિયા થઈ ગયો ના થઈ ગયો બરોબર. અરે દાદા આપ જ્ઞાન વિધિ માં આવું જ કરો છો ને? એવું બીજું શું? અરે બધા કે છે ચમત્કાર દાદા કરે, બધા રાજ કરે છે. કા તારું નહીં ના તારું એને માય કહે તર થઈ ગયો તરણ તરણ ફરી ગયો. પછી પેલા મામા જાય કે આવે ને ત્યારે લાગવાના આવે મામા આમ થઈ ગયો, કેવો આમ થઈ ગયો, ભણો નિર્વેણ કે બીજા કોઈ કે ના માને, પણ માએ કીધું ને, જ્ઞાની એ કીધું માટે માને, ભેદ જ્ઞાની પ્રેમ હોય ને ત્યાં માને. મારી પર પ્રેમ ઉત્પન્ન થાય, તમને વિશ્વાસ દે, પ્રેમ ઉત્પન્ન થાય પછી બધું તમે માનો ને. તમને ખરું સુખ ઉત્પન્ન થયું એટલે તમે માનો ને. માને ના પણ કેટલી બધું આમાં ચમત્કાર કહેવાય. માયા ને કહ્યું તમે આખું માણસ જ થઈ જાય ને. પછી એ લોકો મામા કહે છે ચાલ ભરા હશે આપડે આમ જવાનું ફરવા. તમારું ના મામા બધું મારે આમ બોનો કાર કરે કરે તો સમજ છે એના લાગમાં ભરી આવે નહીં. રામ તારી માયા, રામ તારી માયા, રામ તારી માયા. દાદા આપણા સત્સંગ ની મૌલિકતા આ જ છે કે રોજના પ્રસંગો માંથી જ આપના તત્વ મૂકી દો છો. મીઠું ના હોય, મરચું ના હોય, મળું કઈ સુધી કાકા કરે બધું. એક આવી આપે એવી રીતે દાખલા થી આપ્યો કે આ વૈરાગ ની વાતો માં પણ લોકો ના મોઢા કેવા બધા ના હસતા હોય છે. વૈરાગ માં તો એક જ થતો કેટલો બધો વૈરાગ થઈ જાય. એક જ શબ્દ માંથી જ આવે. પણ દાદા આ નોય મારું એ કેનાર પાછા જ્ઞાની જોઈએ ને. એ તો પેલા શિષ્ય કીધું એવું પાછું જો સમજાઈ દે તો. આપે દાખલો આપેલો પેલા એક શિષ્ય હતો ગુરુ નું જોઈને કેતો હતો ને કે આ મારું આ દાગીના મારાનો હોય, આ દાગીના મારાનો હોય. જાતે જો સમજદાર હોય તો જ્ઞાન ના હોય જાતે સમજદાર હોય ને તો એને બાદ બાકી કરતો આવડે. સાયકોલોજી જે કામ કરતા છે આમ કરતો આવે છે એવું આમ કરતા આવડે. બરોબર. એ અહંકાર થી થઈ શકે છે તો અહંકાર થી થઈ શકે છે. ઇફેક્ટ અહંકાર થી કરી અહંકાર થી ઉતરી જાય છે. સમજો ને. પણ એનો દુરુપયોગ એક માણસ કરે તમારે તો એવું સમજી ગયો કે મારા પણ છોડી દેવાનું છે. મારા પણ છૂટી ગયું એટલે આ વિધાઉટ માય ગોડ મારા પણ છોડી દેવાનું. એટલે હું શું કઈ સમજો આવું એને શું ગ્રેજ્યુએટ કર્યું. પછી એના ઘર બે ચાર પાંચ ગ્રામ બની ગયા છે. દાદા તમારે તો આવતા શું અમને કર્યું તમે કે આ આવું કહેશે બગડી ગયું કે છે. તમે શું કરશે કે આવું કરશે શું કર્યું હતું. પછી બોલાવે મેં કહ્યું તમે શું કરો છો કે આ વિધાઉટ માય એટલે માય મારું શું એ જોડ્યા પછી નોય મારું એમ કેવાનું કહ્યું. તમે મારું શું એ જોણ્યું એ તો જોયું નથી. તમે નક્કી જોવા એક વાર મારું શું છે નક્કી કર્યા પછી આ નોય મારું કર્યું. ગોળો થઈ જાય મારું શું છે નક્કી કર્યા પછી નોય મારું. એટલે આપ દાદા કહો છો કે હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા નું લક્ષ બેસાડીને પછી હવે આ બધું. અને પેલામાં સાયકલ ઇફેક્ટ હોય પેલામાં કઈ અજ્ઞાની પણ કરી શકે. મારી એને કહી દે મને કહ્યું આ કરે બહુને માટે નોય મારી નોય મારી છૂટી ગયું છૂટી ગયું. બહુ ભૂલી ગયું છે બહુ બહુ ભૂલી ગયું બધું. એ તરફ સમજાય બુદ્ધિ ને કેવડી જાય ના ઉડી જાય સમજણ પડે છે. પછી આપણા લોકો શું કે વખત જશે એટલે બધું ભૂલી જશે કે સમય એમાં સૂક્ષ્મ નામ મારું હોય શું છે વખત જાય ત્યારે ઉડી જાય છે સમય પણ વખત જયારે ઉડે ત્યારે પાર આવે એને કરતા આપડે ઉડાઈ ગઈ ઉડી આમ ચાંદ સુનતા ઝઘડા જોયું કેટલા ઝઘડા બરોબર આવતા તમે આમ લઈ જવા ના આવે જોડે આવે એવું હોય તો પછી તો બધું એ જ કરવાનું હોય જોડે આવવાનું હોય એવી રીતે કરી રહ્યા એના માટે આવું તો દગા ભાઈ ને દગા દે બાકી રાખવાનું વાઈફ ને દગો દેશો વાઈફ ને દગો વિશ્વાસ કોઈ કરાય અને વગર વિશ્વાસ ના હોય ને એ માણસ ને કોઈ જગ્યાએ વિશ્વાસ ઉપર થયો ના હોય ને એ માણસ ને જયારે આઘાત કરવા મન થાય વિશ્વાસ વિશ્વાસ તો થતું જોઈએ નથી વિશ્વાસ જાતે જ કરવા મળે સાધારણ તો વિશ્વાસ નું સ્થાન છે અમે તો જાણે આપતા કે આપતા એટલે શું કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને મોક્ષ માં જતા સુધી ઠેર સુધી વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ પુરુષ એવું એની વ્યાખ્યા જે વિચાર છે બાકી અમે માણસ વિશ્વાસ કરવા ગયો ને તમારે તમારે કોઈ વિશ્વાસ રાખતો એને કેટલી શાંતિ રહે શાંતિ રહે વ્યવહારમાં એવું બને છે હા હરિબેન કંપની કેવી કંપની જબરી છે ને જે કંપની તપાસ ત્રીજી કંપની વાળા જોડે સર્વિસ કરે છે ભાઈ ગુરુ મુક્ત મુક્ત હોય એવા મોક્ષે જવું છે મોક્ષે જવાનો વિચાર છે મોક્ષે તો જો કે હવે ગુરુ નું જ્ઞાન મળી જાય તો પછી કહી ના શકાય સારું કેવાય ના કહેવાય સાયકોલોજીકલ ઇફેક્ટ એ આ સબકોન્શિયસ થી થાય કે અહંકાર થી થાય સબકોન્શિયસ વગર તો અહંકાર સબકોન્શિયસ નો ભાગ છે અહંકાર એ બધા સંજોગો બધા ભેગા થાય એટલે સાયકલ ઇફેક્ટ થઈ જાય સાયકલ ઇફેક્ટ એટલે એવા પ્રકારની માન્યતા થઈ ગયા મારી બહુ બોલે અને માન્યતા ના થાય એવું જો અલગ હોય તો બહુ એવું ચીજ જાતું કે મારી બહુ બોલે માન્યતા ના હોય મારા પણ એ ડ્રામેટિક કહેવાય ડ્રામા હાથે રહેતા છે બધું ખોટું હે, લોકોને બતાવવા માટે. સરસ પણ તો ડ્રામા કેવો જ કરી બતાવ ને, લાક્ષણિક કરી બતાવે, બધો આદત કરી બતાવે. હા, અભિનય અભિનય સાથે અને રડે ને તો અમા લોકો રડવું આવે. નાટક માં રહ્યું ત્યાં તે લડે બોલે, અરે તમે અને તમે હાથ રડો છો ને ખોટું રડે છે. એ અભિનય કરે છે. એટલે આપડા મહાત્મા ઉપર ઉપલક ઉપલક જ હોય વાણી, કેવી હોય ઉપલક બોલે કયા ઉપલક એમાં, હા ચોટે એવું ના હોય, કઈ ઇફેક્ટ ના થાય. પાંચ વાગે બરોબર અહીંયા હાજર થઈ જાય અને ફરીથી તેઓ પોતાના નામ લખાવી દે. અહીંયા ગાડી ફરીથી નામ લખવામાં આવશે, એ લોકો ફરીથી નામ લખાવે. સંગીત ચેતના ના ભાઈ, સંગીત આત્મા નો ભાઈ નથી, સંગીત ચેતના નો ભાઈ. કેમ બોલ્યા નહી ભાઈ તમને ભાઈ નથી, તમે સમજી શકો હાલી વિશે એ સંગીત ચેતના નો ભય નથી, એક જાતના સંગીત ચેતના ના ભાઈ. તાર સંગીત ચેતના ના ભાઈ ને એને કૂતરો આગળ પડે રાત્રે જાય ને કૂતરું પાછળ પડે ને તો બહુ ભય લાગે. આજે પડે તારે એ સંગીત ચેતના ના કહે, એ સંગીત ચેતના ના કહે, એને સંગીત ચેતના કહેવાય. કૂતરું પાછળ પડે ને બીક લાગે એ સંગીત ચેતના માં પેલો તો આકસ્મિક ને આ તો પાડોશી બુમો પાડે, ચાલ ચાલે પાડોશી બુમો પાડે પછી કે ચાલ જલ્દી કાળી જળ કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળી કાળ મેળ નહી પડતો. મેળ પડે આપડે નક્કી કરીએ કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે. ફાઇલ તો ભરવા ખોલ છે. ફાઇલ ભરવા ખોલ છે. ઉગાડી નથી પાડી, વોર્નિંગ આપેલી. પછી કે જે થયાનું થઈ ગયું કે બરાબર. વોર્નિંગ બહુ ભય લાગે. પહેલેથી દાદા આવો સ્વભાવ એ બધું જતું રહેશે. આપડે એની ઉપર જયારે તરફ વાગે પોતાપણા ની ઉપર જે તરફ વાગે તારે પછી ઓપન થાય બળવા પર. પોતાપણું બધું જતું રહેશે. આપેલું રસ્તાનું દ્રષ્ટિએ બગડતી એ નહીં પહોંચ્યો ને બહુ. હજી આકર્ષણ થાય બાજુ. હજી આકર્ષણ થાય બાજુ. બહુ નથી પહોંચ્યો ને પેલા જેવું નથી ને. સારા એ હાથ લેવાનું બસ. એ બીજું કઈ બીજું બધું તો આપડે બધા રહેવાનું થશે ને. બધું નીકળી જશે. આ એકલો જ મોટો જોખમ છે. બ્રહ્મચારી રહેવું અને દ્રષ્ટિ બગર બે જોડે ના કરી શકાય. દ્રષ્ટિ બગર જે પણ સારું વારે ઘડી શકું. કંટ્રોલ એના ઉપાય ના જાણતા હોય તો બાકી નહી રાખ્યો ને. પેલા ઈરાદા પૂર્વક જ્ઞાન. પેલો ઈરાદા પૂર્વક. ઈરાદા પૂર્વક તમારી સ્વાદ મજા આવી. બહુ આવેલી ને મીઠો. મીઠી મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. હવે ખબર પડે બળતરા હતી એ વખતે બહુ મજા આવેલી. હવે ખબર પડે છે કે બળતરા હતી. એ વખતે બળતરા લાગી હોત તો બંધ થઈ જાત ને. એ વાત કરી કે ખબર પડે છે. અમારી તને ઊંઘ ના આવી કલાક. શક્તિ તો છે જ. શક્તિ તો છે જ. તમારે દર્શન ખરું કે એક વખત થયું તો. હે કે એક વખત થયેલું. ઓફિસમાં તો ગયા દે થાય. ગાઈ ના તો બહુ ડર ના તો. એની પહેલા પોણા બે મહિનાનું સર્ટિફિકેટ આપેલું મેં. બરાબર. એ હા હાલો ભાઈ. મેં તો ગઠન થયેલો મને આપેલો મૂકે ના જાય. આમાં મેં એમને એટલે ના એટલા માટે પાડેલી કે 20 દિવસ પહેલા એમને સર્ટિફિકેટ આપેલું બહુ મોટો. એટલે મેં ઘડી ઘડી સર્ટિફિકેટ આપું તો મને મુશ્કેલ. પછી ઉકેલાઈ ના કહેવાનો પ્રતિક્રમણ કરે. મહેશ કે છે ઘર્ષણ માં આવે અથડામણ માં આવે તો કોમન સેન્સ વધે ને. અથડામણ માં આવે તો કોમન સેન્સ વધે ને. આવું છે કોમન સેન્સ. કોમન સેન્સ અથડામણ માં આવે કોમન સેન્સ ના ગ્રાહક હોય તો વધે ને. કોમન સેન્સ ઘટે જાય. અવરો ચાલે તો એમાંથી ઉપદેશ લે તો કોમન સેન્સ ઘટે. ઉપદેશ લેનારા ઓછા હોય, અથડામણ ઘટે. તું તો અથડામણ આવું જ નહીં ને, આમના ફરે આમના ફરે આવું જ નહીં. કાચા માણસ અથડામણ અથડાઈ પડે. ડખો ડખલ અને દોઢ ડાપણ એ બે માં ફેર શું? મહેશ પૂછે છે. અને આપડા લોકો તો વચ્ચે કઈ બોલી ઉઠે કે દોઢ ડાયો કે એ દોઢ ડાપણ અમુક પ્રકાર નું. બાકી સસન ને ખબર પડે દોઢ ડાપણ કેવાય. આખું જગત સસન માં જ પડ્યું દોઢ ડાપણ માં. જ્ઞાનીપુર ની આજ્ઞા પણ ચાલે, દોઢ ડાપણ નહીં તો બોકી જાય. તમારે દોઢ ડાપણ રાખવું નહીં ખરું? થોડુંક તો રહેવા દો. ચારિત્ર પછી અત્યારે ગમતું નથી, પણ પેલા લયા એટલે ભોગવે ચીરકો. ચારિત્ર મોહ ફૂટે એટલે મજા ના રે. બગાડ કરે એને મજા જ નહીં બીજી. તારે મજા રે કે બઉ કઈ ગયો નઈ પછી તો હવે કરી જાય. થોડો થોડો ચાલે ખરું આમ. કોક દાદા નાની પૂટ કેતો પોતાની જાતે નઈ થોડું આજ્ઞાપૂર્વક કહેવાય. બેરે વિખવાત થઈ જાય એ જીવતું કરું ને. આજ્ઞાપૂર્વક નું હોય છે ત્યારે પ્રતિકાર અંદર નથી હોતો. આજ્ઞાપૂર્વક નું હોય છે ત્યારે પ્રતિકાર નથી હોતો અંદર થી. તો અંદર જે પ્રતિકાર હોય ને એ નથી હોતો એમ. ત્યારે આજ્ઞાપૂર્વક નું હોય ને એમને એમ જો કોઈ વાર વળીએ તો અંદર થી દલીલ કરે. આ જે સુખ તો તૃપ્તિ આપે. જગત ની વસ્તુ બધી સુખ ની વસ્તુ ભૂલાવી દે. સિનેમા બિના બધું પત્તર રમતો હોય બીજું બધું તારે ભૂલી ગયો નથી હજુ બધું બોલમાં યાદ રહેશે નહી. મેં તો ભૂલે નહી. આનંદ એવો છે બધું બોલે. તારે ભૂલાતો નથી મુલાદ ને પિક્ચર યાદ આવી જાય જોવા જતી ગમે નહીં પેલો પર માં ભાવ થાય પેલો ભાવ લે હવે અમે 10 મિનિટ બેસીએ લે હાઈસ્કૂલ બંધાવવાની ઈચ્છા કરી શૈલેશ્વર બોલા હાઈસ્કૂલ એવું ના હોય પૈસા આપે તો નામ ભાવ ને એક પડી નહીં હોય નામ કરવાની તો તારી ઈચ્છા ખરી નઈ થોડી ઘણી નામ જ ભૂલી જવાય છે અહિયાં તો અહીં તો પેલો વ્યવહાર ફાઇલ રૂપે ચાલ્યા કરે પણ નામ જ ભૂલી જવાય છે કે આપણે નામ જ ભૂલી જાય ફાઇલ રૂપે ચાલે ને એટલે નામ જ ભૂલી જાય ફાઇલ કરું ને ફાઇલ છે તો શું કામ કાઢ નાખેલું કરું તરત જુદું કે આમ આ વિજ્ઞાન બહુ અદાય છે હું જ જતો રહ્યો વચ્ચેથી એટલે હું જ જતો રહ્યો એટલે હા હું જ જતો રહ્યો હવે કયું રહ્યો હું ફાઇલ ભરું છું હવે રાગે પડે છે નહીં પૂરેપૂરું પૂરેપૂરું દાદા ધનતેર વાત લીધે પડાય છે બિલકુલ પાવું નથી પડતું હે પાડવું નથી પડતું પડાય છે તારા શોખ ના આધારે કુસંગ ના શોખી ને બધું કુસંગ મળી આવે ઘણી વખત આપડે તો એવો વિચાર બી નથી કરતા ને એવા વાતાવરણ ભેગું થઈ જાય આપડે પહેલા શોપ કરેલો ને એના પગા પડે છે બધા કુસુમ પહેરો ના હોય ને તેમને કુસુમ સાંભળે નહી તો હારો એવો ખબર થાય ને સાંભળે ઓફિસ માં બધી એવી જ વાતો હોય ઓફિસમાં પણ આવી એવી જ વાતો હોય આમ તો કરવું પડે કુસંગમાં કુસંગ છૂટકો પાછું રાગ દેશ કરાય નઈ આપડું બગડે એનું શું થાય બોલે અને આપડે રાગ દે છે આપડું બગડે એનું શું જાય એમ બોલે છે એમ ધંધો ચાલુ જ છે કુસંગ કુસંગ તરીકે અસર ના કરતો હોય ત્યારે કુસંગ કહેવાય નહીં ને કુસંગ અસર ના કરતો હોય ત્યારે કુસંગ ના કહેવાય ને કુસંગ કુસંગ તરીકે અસર ના કરતો હોય કુસંગ કુસંગ તરીકે અસર ના કરતો હોય એની અસર ના થતી હોય તો કુસંગ ના કહેવાય ક્યારે ભાગો જતો હોય કેવાય ને એટલા હાર આવે સત્સંગ આવ્યો આપડે તમે જે ઘોડે કરો ને જોડે પડી રહેવાનું થાય તો વાંધો રાખો ને સત્સંગ છે ને સત્સંગ ક્યારે કઈડી ખાય કહેવાય નઈ એક જ વિચાર માં પહેરી ગયો અવરો વીસ વર્ષે ના નીકળે પછી મેં ઉભા મારો ઝાડ થાય મોટો એ કુસંગ ની વાતો બધી મીઠી હોય એકદમ થઈ જાય એવી